ત્યાં ભગવાને વિસ્તારથી એનું નિરૂપણ કર્યું છે અને આજે મુખ્ય રૂપથી શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવશે. સૂત્રો છે એ ભક્તિસૂત્ર અને બ્રહ્મસૂત્ર ધર્મસૂત્રો અલગ પ્રકટ થયા છે, એ અલગ માર્ગ બતાવે છે. યુક્તિથી પણ એ સિદ્ધ છે કે ભગવાન જેના ઉપર કૃપા કરે છે એ જીવ લોક અને વેદમાંથી પોતાની નિષ્ઠાને છોડીને ભગવાનના ચરણ પકડી લે છે. આનાથી એ સિદ્ધ થઈ રહ્યું છે કે મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગથી પુષ્ટિ માર્ગ ભિન્ન છે, ફલભેદ પણ ભિન્ન છે. પુષ્ટિજીવને પુષ્ટિનું ફલ એટલે પુરુષોત્તમ પ્રાપ્તિ થાય છે, મર્યાદા માર્ગીને અંતર્યામી અક્ષર આત્મસુખ સ્વર્ગ અને તે દેવતાઓનું સાયજ આવા બધા ફલો મળે છે, અને પ્રવાહી જીવ છે એને પ્રલય પર્યંત આ જ ભૂતલ ઉપર જન્મ મરણ લેતા રહેવું પડે છે, આ ફલ છે. હવે આનું પ્રાકટ્ય પ્રભુ કેવી રીતે કરે છે અને આ જીવોની સાથે પ્રભુનું વલણ કેવું છે એનું નિરૂપણ આપણે સર્ગભેદમાં જોયું કે પુષ્ટિજીવોનું સૃષ્ટિ પ્રભુની અંતરંગ સૃષ્ટિ છે, એટલે પ્રભુ પોતાની મનવાણી અને કાયાથી તદાત્મક બને છે. એટલે મદન્ય તેન જાણંતી નાહમ તેભ્યો મનાગપી એમ ભગવાન કહે છે, મારા સિવાય એ લોકો કંઈ જાણતા નથી એટલે હું પણ એમના સિવાય બીજું કશું જ જાણતો નથી, એમ શ્રી ભગવાન પોતે પુષ્ટિજીવોના માટે પોતાની લાગણી વ્યક્ત કરે છે. એટલે પુષ્ટિજીવ સંબંધી કોઈ પણ કાર્ય હોય છે ત્યારે ભગવાન એમાં સ્વયં પોતે ત્યાં જઈને એનું કાર્ય કરવા તત્પર બને છે, એમાં વાટ નથી જોતા. કવિ શાસ્ત્રમાં વ્યવસ્થા છે, જે જેવું કરશે તેવું એ ભરશે, એટલે એમાં મારી જવાની શું જરૂર છે. સૃષ્ટિના કાર્ય કરવા માટે દેવતાઓ મૂકેલા છે, દેવતાઓ પોતપોતાના ભાગમાં જે કામ આવશે એ કામ કરી દેશે, પરંતુ પ્રભુ એવી ત્યાં આળસ નથી બતાવતા. પુષ્ટિજીવના માટે કાર્ય છે ત્યારે પ્રભુ સ્વયં ત્યાં પધારીને એ કાર્યને સંપન્ન કરે છે. એમ પુષ્ટિજીવ સાથે પ્રભુનું તાદાત્મ્ય અત્યંત છે એટલે એના માટે કાયા શબ્દ વાપર્યો. મર્યાદા માર્ગ છે એ જેમ કોઈ સમજણો અને પોતાના પગ ઉપર ઊભો થઈ જાય એવો છોકરો હોય તો મા બાપ છે એના ઉપર એટલી બધી ચિંતા ન રાખે અને એમ વિચારે કે નહીં એ પોતાનું રીતે ખોડી લે છે. એમ મર્યાદા જીવ છે એ સાધનનિષ્ઠ છે, સાધનમાં એની આસક્તિ છે, એમ વિચારે છે કે હું જે કરીશ મારા પાસે જે સમજ છે મને જે સાધનો પ્રાપ્ત થયા છે એના આધારે હું મારી વ્યવસ્થા કરીશ. તો એ પ્રભુ છે એ એના પ્રત્યે એવું વલણ રાખે છે કે શાસ્ત્રની વ્યવસ્થા એના માટે સિદ્ધ છે, તે અનુસાર એને જે કંઈ પણ સદસદ ફલની પ્રાપ્તિ થશે એ થઈ જશે, એમાં મારે કોઈ વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. આવી દૃષ્ટિ છે એ મર્યાદા જીવ પ્રત્યે છે પ્રભુની. અને પ્રવાહી જે સૃષ્ટિ છે એ સ્વચ્છંદ છે, એના માટે ભગવાન કોઈ નિયમ પણ બનાવવા નથી ઈચ્છતા કે ન એ સૃષ્ટિના સાથે પ્રભુ કોઈ જાતના હેરેફેરામાં કે એના વ્યવહારમાં પડવા ઈચ્છે છે. એ સૃષ્ટિનું પ્રભુ પૂર્ણ ઉપેક્ષાત્મક વલણ રાખી રહ્યા છે, એટલે જે થવાનું હોય તે થાય, અત્યારે માથાકૂટ નથી કરવી, છેલ્લે છેલ્લે એમનું જોઈ લેશું, એવી મનોવૃત્તિ છે પ્રભુની, છેલ્લે બાકી આપણે એનું જોઈ લઈશું. આવો વ્યવહાર આપણા બધાનો પણ હોય છે કે જે નજીકનો વ્યક્તિ આવે તો બોલાવો બોલાવો બોલાવો અંદર લઈ લો, એની સાથે વાતચીત આપણે કરી લઈએ. બીજાઓ પણ આવે છે, આપનું નામ દે છે અને ઓળખાણ આપી છે, ભલે બેસાડો બહાર, બેસાડો પહેલાં આમને વાત કરીને પછી આપણે એમને મળી લઈએ. અને બહાર પણ કેટલાક ઊભા છે, એ બધું છેલ્લે જતાં જતાં આપણે પતાવી દઈશું. એમ કરીને આપણે આપણું વલણ છે દરેક સ્થાનમાં આમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ચાલે છે. એમ પ્રભુ પણ પ્રવાહી જીવો માટે એમ વિચારે છે કે પહેલાં પુષ્ટિનું આપણે જોઈએ, એકદમ સિરિયસ પેશન્ટ છે અને એ વધારે સાંકી શકે એવો નથી. મર્યાદા જીવ છે, હજી રડારડ કરી નથી રહ્યો, એ બેઠો છે શાંતિથી વાટ જોઈ શકે એમ છે. અને જે પ્રવાહી છે બહાર આટા મારે છે અને ગાંઠિયા પાપડ પણ ખાય છે ગોંડલની અંદર, તો હવે એનું છેલ્લે બાકી જોઈશું, અત્યારે કંઈ ઉતાવળમાં નથી, દવાખાનામાં આવવા દો પહેલાં. એ રીતે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદામાં પ્રવાહી જીવ પ્રત્યે પ્રભુનું વલણ અત્યંત ઉપેક્ષાપૂર્ણ છે, આ સર્ગભેદ છે એમાં આપણે સમજ્યા. પુષ્ટિના ફલનું નિરૂપણ આપણે જોયું, સર્વસામાન્ય ફલનું નિરૂપણ કે પુષ્ટિનું ફલ છે એ કાયાથી છે, કેમકે પ્રભુની એક અંતરંગ સૃષ્ટિ છે એટલે પ્રભુ પોતાના પૂર્ણ ધર્મધર્મી સ્વરૂપ બંને ત્યાં પ્રકટ થઈ અને પ્રભુ એને ફલદાન કરે છે. मर्यादा सृष्टि छे ए वचननिष्ठ छे तो वेद मर्यादा थी जे फलनु विधान शास्त्र में भगवाने कर्यु छे ते अनुसार एमनी फल व्यवस्था थया करे छे। एने प्रभु पोते फलदाननी अंदर पधारवा माटेनी जरूर नथी। जेम कम्पाउंडर ने आपने कही दीधुं होय के आवी जातना ओपीडी में केटलाक पेशेंट आवे पाटापेटनी तमारे करी देवी मने बोलावो नहीं। એ રીતે મર્યાદા દિવસે એનો સારવાર છે એ ઓપીડીના લેવલ ઉપર પતી જતી હોય છે। એમાં ડૉક્ટરની કેબિનમાં જવાની પછી જરૂર નથી પડતી। એક વખત એનો કેસ રિફર થઈ ગયો પછી આવશે, રોજ આવશે, તો રોજ ક્યાં સુધી આપણે એને જવું। એ મર્યાદા જીવ સાથે ભગવાનનો વ્યવહાર એક મર્યાદામાં છે, એટલે પડદામાં રહીને છે, સાક્ષાત નથી। અને પ્રવાહી જીવ છે એને તો દવાખાનામાં જ નથી આવતો, એ પોતે ખાય છે, પેટ દુખે છે તો ઉલટી થઈ જાય છે, આપોઆપ કે ઝાડા થઈ જાય તો એનો ઈલાજ પોતે જ થઈ જાય છે શરીરના લેવલે। એમાં પછી બીજી કોઈ ટ્રીટમેન્ટની જરૂર થતી નથી। માણસ છે પોતે ખાય, શરીર પોતે એને સહન ન કરે એટલે કાઢી નાખે, સાજો થઈ જાય માણસ। એમ છે કે ચલો હવે સાજો થઈ ગયો, પાછું ખાઓ, પાછું ખાય માણસ, એ ચાલ્યા જ કરે એનું, એ કદી એ ઠેકાણે પડી ન શકે એવા પણ પેશન્ટ હોય છે। મોટે ભાગે તમે જોતા હશો કે પશુઓ છે, પશુઓના અંદર આવી સ્થિતિ હોય છે, એ કુદરતની બહુ નજીક એમનું જીવન હોય છે, આપણા જેવું એકદમ સોફિસ્ટિકેટેડ લાઈફ નથી। તો પશુઓ જે વખતે બીમાર પડે ત્યારે સૌથી પહેલું કામ ખાવાનું બંધ કરવાનું કરે, પશુપાલકોને ખબર ત્યારે જ પડે કે એના અંદર કોઈ બીમારી છે। ખાવાનું બંધ કર્યું નથી એટલે સમજી જવાનું કે પશુ બીમાર છે, ખાવાનું ચાલુ કરે એની સાથે એમ સમજાય કે હવે પશુ સાજું થવાનું શરૂ થઈ રહ્યો છે। એ કુદરતના નજીક છે એટલે કુદરતી રીતે જ પોતાની શરીરની વ્યવસ્થાને એ સુધારી શકે છે। એમ બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ છે પશુઓની ચિકિત્સાના સાંભળ્યા છે કે રણની અંદર રહેનારા જે પશુઓ છે એટલે ખાસ કરીને ઊંટ વગેરે, એમને ઘણા વખત સુધી પાણી ન મળે, ખોરાક ન મળે તો પણ એમના શરીરને ટકાવી રાખવું પડે છે। એટલે એ લોકો એકસાથે ઘણું પાણી તો પીએ છે પરંતુ પીવા છતાં પણ એ પાણી લાંબો સમય સુધી ચાલતું નથી। ત્યારે ઊંટની ઉપર તો આપણે જે ખૂંદ જોઈએ છીએ આટલી ઊંચી, એ ખૂંદ છે એ ચરબીનો જથ્થો છે એમ પ્રાણીશાસ્ત્ર કહે છે। ઊંટ જ્યારે યાત્રા કરે ને લાંબા સમય સુધી એને ખોરાક પાણી ન મળે ત્યારે એનું શરીર એની ખૂંદમાંની જે ચરબી છે એમાંથી પોતાના માટેના આવશ્યક તત્વો છે એ ગ્રહણ કરે। બહુ લાંબી યાત્રા થાય અથવા ભટકી જાય પોતાના માર્ગથી ઊંટ, ત્યારે મહિનો દિવસ સુધી પણ એનું શરીર કોઈ પણ જાતના ખોરાક કે પાણી વગર એ ચરબીના જથ્થામાંથી પોતાના શરીરને ટકાવી રાખે। જ્યારે ઘરે આવે ત્યારે એની ખૂંદ અડધી થઈ ગઈ હોય અથવા તો હાડકા સુધી પહોંચી ગઈ હોય, એના ઉપરથી ખબર પડે છે કે ઊંટ છે એ કેટલો સમય સુધી એ શરીર એમાંથી એણે પોતાની શક્તિ ગ્રહણ કરી છે। ઘણી વખતે પશુ છે, આપણે તો રાંધેલું ખાઈએ છીએ, પશુને તો કોઈ એ રીતે રાંધેલું ખવડાવતું નથી, જંગલી પશુને, આપણા પાલતુ પશુની વાત બીજી છે, એટલે કોઈક વખતે એ લોકો અખાદ્ય પણ વનસ્પતિ એમનાથી ખવાઈ જતી હોય અને એને કારણે શરીરમાં જ્યારે તકલીફ થાય ત્યારે પશુઓની પરંપરામાં એ લોકો એ પણ જાણે છે કે શરીરની અંદર અખાદ્ય પદાર્થ આવી જાય તો એના કારણે જે બીમારી આવે છે એને શું ખાવાથી દૂર થઈ શકે। એ પશુઓ અમુક પ્રકારની વનસ્પતિને પણ જાણે છે, અમુક પ્રકારના માટી છે એવી જાતના ખનિજ પદાર્થો છે જે અને પથ્થરને ચાટીને કે માટી ખાઈને એનાથી પણ એ પોતાનું સ્વાસ્થ્ય છે એ સારું કરી લે છે। જેમ આપણે હરડે ખાઈ લઈએ કે ત્રિફલા ખાઈ લઈએ અને પેટ સાફ થઈ જાય, એમ પશુઓ છે એ માટી ખાઈ કે રેતી ખાતા હોય છે અને એના દ્વારા એ પોતાના પેટની સફાઈ કરી લેતા હોય છે। તો આમાં કોઈ ડૉક્ટરની જરૂર નથી પડતી, બીમાર એ પણ પડે છે, શરીર આપણા જેવું છે, એમનું શરીર છે, એ રીતે જ આહાર વિહાર પણ એમનો છે, બીમારી પણ એમને લાગે છે, મેલેરિયા વગેરે એ પણ પશુઓને થાય છે જે ટ્રોપિકલ જંગલોની અંદર રહેતા હોય છે, પણ એમના પાસે એની પોતાના લેવલની ચિકિત્સાની સુવિધાઓ છે અને એના ઉપાય એ લોકો કોઈ ડૉક્ટરી ભણ્યા વગર પોતે પોતાના કરી લેતા હોય છે। એમ અહીંયા પણ પ્રવાહી સૃષ્ટિ છે એના વિષયમાં ભગવાને એટલી અલિપ્તતા રાખેલી છે કે એમાં એ પોતાના લેવલ ઉપર જ બધું પોતાનું ફોડી લે છે। આ જાતનો એક પ્રવાહી જીવનું ફલ છે। એટલે જ્યારે ભગવાન સૃષ્ટિનો પ્રલય કરે છે તે વખતે જેટલા દૈવી જીવો છે એ મુક્ત થઈ જાય છે, છેલ્લે બાકી જ્યારે જળ પદાર્થોની મુક્તિનો એક અવસર રહે છે કે હવે આ બધું ફર્નિચર સંકેલીને ક્યાં મૂકવું, ત્યારે પહેલા એમ કહેવાય કે ભાઈ આ જે ફર્નિચરની ભેગે પહેલા મજૂરો હોય એ પણ છગડામાં બેસીને જતા હોય એની માફક પ્રવાહી જીવો પણ આ જળ પદાર્થની સાથે પછી પ્રભુના સ્વરૂપમાં વિલય થાય છે. તમે જોજો આજે અત્યારે આપણું આ લીલા સૃષ્ટિ પૂરી થશે ત્યારે આપણે બધા અહીંયાથી જઈશું, એના પછી આ ફર્નિચર અહીંયા રહી જશે. ફર્નિચર જે લોકોએ ઊભું કર્યું છે કે અહીંયા ગોઠવ્યું છે એ લોકો આના ઉપર છઠ બેસીને અને પછી રવાના થશે, એ એમની મુક્તિ. તુષાર છે એમનું વિસ્તરા પોટલા સમેટશે, હર્ષદ એના વિસ્તરા પોટલા સમેટશે, હું મારા વિસ્તરા પોટલા સમેટીશ અને પછી આપણી બધાની મુક્તિ છે આ રીતે થઈ જશે. એમ આ લીલા સૃષ્ટિમાં પણ જ્યારે દૈવી જીવોમાંથી પુષ્ટિ જીવો અને મર્યાદા જીવો કોઈને કોઈ સાધન દ્વારા કે પ્રભુના કૃપાબલથી મુક્ત થઈ જાય છે, પછી બચે છે પ્રવાહી સૃષ્ટિ. એ જીવોને પણ એમનો પ્રાકૃત પ્રલય હોય છે, જેમ પ્રાકૃત પદાર્થો છે એનો એમના મૂળ જે તત્વોમાંથી પ્રકટ થયા એમાં એનો વિલય થતો જાય છે, એમ એ પ્રવાહી સૃષ્ટિના જીવો છે એ પણ એ રીતે જ મુક્ત થાય છે. એટલે વસ્તુતઃ એમની મુક્તિ શબ્દ છે એ વધારે પડતો છે. એમની મુક્તિ શું થાય છે, એ લોકો પછી હવે પ્રભુમાં સમેટાઈ સંકેલાઈ જાય છે એવું એનો આશય ત્યાં સમજવાનો છે. તો આ પ્રવાહી સૃષ્ટિનું ફળ. પછી વિશેષ ફળને આપણે અનેક રીતે સમજ્યા હતા કે ફલાનુભૂતિ આપણને આનંદના રૂપમાં થાય છે. વસ્તુતઃ એ ફલ છે એનું નામ જે કંઈ પણ આપણે લેતા હોઈએ, સ્વાદ લઈએ કે સુગંધ લઈએ કે સુંદર રૂપ લઈએ કે સુંદર સ્પર્શ લઈએ, એ રીતે એનું નામ કંઈ પણ હોય, પરંતુ એમાંથી થતી જે આનંદની અનુભૂતિ છે એ વાસ્તવિક ફલનું સ્વરૂપ છે. આનંદની અનુભૂતિ દરેકને પોતાની પાત્રતા અનુસાર થાય છે. એ પાત્રતા, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા એમ ત્રિવિધ છે. પ્રવાહી જીવને વિષય ભોગ અને વિષયના ત્યાગથી આનંદ થાય છે. મર્યાદા જીવને ધર્મ, અર્થ, કામ એમ ત્રૈવર્ગિક આનંદની પ્રાપ્તિ થાય છે, ધર્માચરણથી, અર્થોપાર્જનથી, સાધન સંપત્તિ એકઠી કરવાથી અને વિષયનો ભોગ કરવાથી એમ આનંદ પડે છે. પરંતુ પ્રવાહી જીવ અને મર્યાદા જીવનો વિષયના ભોગમાં એટલો અંતર છે કે પ્રવાહી જીવનું ઇન્દ્રિયોની અપેક્ષા કે ઇન્દ્રિયના લેવલ ઉપર ભોગ થાય છે વિષયોનો. મર્યાદા જીવ છે એ શાસ્ત્ર મર્યાદામાં રહી અને વિષયના ભોગમાં આનંદ લે છે. એટલે અખાદ્ય પદાર્થને ખાવાથી પણ આનંદ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ શાસ્ત્રમાં યદિ એ પદાર્થને નિંદિત માન્યો છે તો એને ખાવાથી મર્યાદા જીવને આનંદનો અનુભવ નહીં થાય, યદ્યપિ જીભને એ ગમતો હશે. એટલે મર્યાદા જીવ છે એ શાસ્ત્ર મર્યાદામાં રહીને વિષય ભોગ કરે છે તો એના માટે એ આનંદનો ફલ બને છે. એ જ રીતે આત્માનંદ, તે દેવતાઓનું સાયુજ્ય અને બ્રહ્માનંદ આ મર્યાદા જીવનું ફલ છે. પુષ્ટિ જીવને જે ફલ પ્રાપ્ત થાય છે એનું આપણે નિરૂપણ જોઈ ગયા. એના પછી પુષ્ટિ માર્ગનો સર્ગ આપણે જોયો. આ સિસ્ટમ કઈ જાતની છે, એમાં પુષ્ટિનો જીવ છે, પુષ્ટિનો દેહ છે, એની ક્રિયા છે. પુષ્ટિના જીવ બે પ્રકારના છે, શુદ્ધ અને મિશ્ર પ્રકારના. મિશ્ર પ્રકારમાં ફરીથી ત્રણ પ્રકાર છે, પુષ્ટિ જીવ, મર્યાદા પુષ્ટિ જીવ અને પ્રવાહ પુષ્ટિ જીવ. એના લક્ષણો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા કે જે પુષ્ટિ જીવ છે સર્વજ્ઞ છે, એનો અર્થ આપણે એ રીતે સમજ્યા કે જે ભગવદ્ માર્ગ સંબંધી દરેક વિષયથી સુપરિચિત છે, પૂર્ણ જ્ઞાન એને સિદ્ધ છે, પ્રભુના મહાત્મ્યનું, પ્રભુની લીલાનું, ગુણોનું, સ્વરૂપનું, સાથે સાથે પ્રભુ પ્રત્યે એને ઉત્કટ પ્રેમભાવ પણ છે, અને એ સમજ અને પ્રેમપૂર્વક એ ભગવત સેવા અને સ્મરણરૂપ ક્રિયામાં પણ તત્પર છે, આ બધા ગુણોથી જે સંપન્ન છે એ પુષ્ટિ જીવ સમજવો જોઈએ. મર્યાદા પુષ્ટિ જીવ છે એ ગુણજ્ઞ છે, એટલે પ્રભુની સ્વરૂપ સેવા કરતાં પણ પ્રભુના જે ધર્મ સ્વરૂપ છે કે ગુણો છે એના અંદર એની રુચિ વિશેષ છે. સ્નેહની માત્રાએમાં અલ્પ છે, એટલે જ્ઞાનપૂર્વક, સમજપૂર્વક, મહાત્મ્યપૂર્વક એ સેવામાં કે સ્મરણમાં પ્રભુના પ્રવૃત્ત થાય છે. પ્રવાહ પુષ્ટિ જીવ છે એમાં સ્નેહ અને મહાત્મ્ય આ બંને તત્વો નહિવત હોય છે અથવા સર્વથા નથી હોતા, એટલે એ જે સેવા અને સ્મરણ કરે છે એ ક્રિયાવત મિકેનિકલ હોય છે, મશીનની માફક. જેમ ઘરમાં બાળક છે એને ન તો સમજ હોય છે ન પ્રેમ હોય છે, એ મા બાપનું અનુકરણ માત્ર કરે છે. એ જે અનુકરણ છે એ માત્ર ક્રિયા છે. સમજ તો જ્યારે આવશે ત્યારે આવશે, કરતાં કરતાં પ્રેમ જ્યારે પ્રકટ થશે ત્યારે થશે, પણ અત્યારે તો એ જે જોઈ રહ્યો છે કરી રહ્યો છે. તો આ એક એવી અવસ્થા છે. એવા બાળક છે એ ઘણા વખત સુધી બાળક જ રહેતા હોય છે કેટલાક લોકો, કે એમને ક્યારેય સમજ નથી આવતી કે ક્યારે પ્રેમ પ્રકટ નથી થતો. એ બાળકો છે એ ક્રિયા જ કરતા રહેતા હોય છે. એમની એ ક્રિયા છે એ ભક્તિરૂપ પ્રભુની જ ઈચ્છા એવી છે, કેમ કે સ્પીડ લિમિટ બંધાયેલી છે 40 કિલોમીટરથી આગળ ગમે તેટલું લીવર દબાવે તો જાય જ નહીં. તો એમ પ્રવાહ પુષ્ટિ જીવ છે એની દશા કંઈક આવી જાતની છે. પરંતુ તેમ છતાં પણ પ્રભુ કૃપાલુ છે, પ્રવાહ પુષ્ટિ જીવને પણ એની યોગ્યતા અનુસાર ફલ તો ભગવત પ્રાપ્તિ જ થશે, એમાં કોઈ શંકા નથી. એટલે ત્રણેય જીવો મિશ્ર પ્રકારના છે, એમને પણ ફલરૂપ તો ભગવાન થશે. ભગવાન થવા છતાં પણ કેમ કે એમની અધિકારમાં કોઈ જાતની યોગ્યતાની અંદર કોઈ જાતનો અંતર છે, એટલે પ્રભુ જ્યારે એમને ફલરૂપ પ્રાપ્ત થશે ત્યારે એ ફલરૂપતામાં કંઈક અંતર હશે. અત્યારે વચ્ચે આપણે એક ઓર પ્રકરણ કાલે જોવાનું રહ્યું હતું કે એ જીવો છે એમાંના કેટલાક પુષ્ટિ જીવો ભક્ત જીવો છે એમના અવતરણનો ઇતિહાસ આપણને પુરાણ વગેરેમાં મળે છે. એમાં શાસ્ત્ર એમ બતાવે છે કે જે ભગવત લોકની અંદર બહુ પ્રભુના અંતરંગ કૃપાપાત્ર જીવો છે, પરંતુ એમને પણ ભૂતલ ઉપર પ્રભુ પ્રકટ કરે છે. આવું શા માટે થાય છે એના કારણો શ્રી મહાપ્રભુજી બતાવ્યા છે કે પુષ્ટિજીવો જેમ સૃષ્ટિના આરંભમાં પ્રભુની અનેક થઈ અને ક્રીડા કરવાની ઈચ્છા થઈ છે, એ બહુભવનની ઈચ્છાને કારણે સૃષ્ટિના આરંભમાં જેમ સૃષ્ટિમાં પ્રકટ થાય છે, એમ સૃષ્ટિ શરૂ થઈ ગયા પછી મધ્યમાં પણ વચ્ચે વચ્ચે પણ પુષ્ટિજીવોનું અવતરણ પોતાના દિવ્ય લોકમાંથી થયા કરતું હોય છે. ત્યારે આપણા મનમાં એમ પ્રશ્ન થાય કે જે લોકો નિત્યમુક્ત જેવી સ્થિતિમાં હતા, પ્રભુના લોકની અંદર વસી રહ્યા હતા, તો એમને શા માટે આ મર્ત્ય લોકમાં આવવું પડ્યું? એના સ્પષ્ટીકરણો શ્રી મહાપ્રભુજી અહીંયા બતાવ્યા છે કે એમના ચરિત્રોને જ્યારે આપણે જોઈએ તો એક તો એમની અન્યાશક્તિ એ એક કારણ છે, બીજું કારણ એમનો અહંકાર છે, અને ત્રીજું કારણ માર્ગસ્થાપન એટલે સિદ્ધાંતને સ્થાપિત કરવું. આસક્તિનો અર્થ નલકુબર અને મણિગ્રીવની કથામાં આપણે જોઈ શકીએ છીએ કે એ સુરાપાન કરી અને અપ્સરાઓ સાથે વિલાસ કરી રહ્યા હતા, એટલે પ્રભુ સ્મરણ એમનું છૂટી ગયું, ભગવાન નિષ્ઠા એમની એમના લોકમાં પણ શિથિલ થઈ ગઈ હતી. એટલે નારદજી દ્વારા એમને શાપ અપાવીને એમની બહિર્મુક્તાને દૂર કરી અને ફરીથી યમલાર્જુન થયા અને પ્રભુએ ઉખલ છે એના સાથે યશોદાજીએ બાંધ્યા ત્યારે એમનો ઉદ્ધાર કર્યો અને ફરીથી પાછા એ દોષમુક્ત થઈને પ્રભુના ભક્તના રૂપમાં સ્થાપિત થયા. તો આસક્તિ એમની પ્રભુમાંથી અન્ય થઈ એ છોડાવવા માટે એક શિક્ષાના રૂપમાં પ્રભુએ એમને આ રીતે ભૂતલ ઉપર અવતરિત કર્યા. અહંકારના દૃષ્ટાંત આપણે જોઈ શકીએ છીએ. ચિત્રકેતુએ પાર્વતીજીનો અપરાધ કર્યો. ચિત્રકેતુ પણ ભગવદ્ ભક્ત છે, શિવ પાર્વતી પણ ભગવદ્ ભક્ત છે, પરંતુ પોતાની યોગ્યતાના વિશેષ સમજને કારણે અન્ય ભક્તનો અનાદર કરવો કે ઉપહાસ કરવો એ ઉચિત નથી. આ દૃષ્ટાંતને સ્થાપિત કરવા માટે પ્રભુએ પાર્વતીજી દ્વારા ચિત્રકેતુને શાપ અપાવ્યો. એ ચિત્રકેતુ વૃત્રાસુરના દેહમાં અવતરિત થયા અને પછી ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. એ જ રીતે